వాల్మీకి రామాయణ కిష్కింధాకాండ 40వ సర్గ. శ్రీరామ్ని ఆజ్ఞాథీ సుగ్రీవే సీతాని శోధ మాటే పూర్વ દિશામાં વાનરોને મોકલવા અને ત્યાંના સ્થાનોનું વર્ણન કરું. ત્યાર પછી બળવૈભવથી સંપન્ન વાનરરાજ રાજા સુગ્રીવે શત્રુસેનાનો સંહાર કરનારા પુરુષ શ્રીરામને કહ્યું, ભગવાન, જે મારા રાજ્યમાં વસે છે એ બધા મહેન્દ્ર જેવા તેજસ્વી ઈચ્છાનુસાર રૂપ ધારણ કરનારા અને બળવાન વાનર યુદ્ધપતિઓ અહીં પડાવ નાખીને બેઠા છે. તેઓ પોતાની સાથે એવા બળવાન યોદ્ધાઓને લઈ આવ્યા છે જે ઘણા યુદ્ધોમાં પોતાનું પરાક્રમ બતાવી ચૂક્યા છે અને ભયંકર પુરુષાર્થ કરી દેખાડનારા છે. અહીં એવા એવા વાનરો ઉપસ્થિત થયા છે જેઓ દૈત્યો અને દાનવો જેવા ભયંકર છે. અનેક યુદ્ધોમાં આ વાનર વીરોની શૂરવીરતાનો પરિચય મળી ચૂક્યો છે. એ બધા બળના ભંડાર છે, યુદ્ધથી થાકતા નથી. એમણે થાકને જીતી લીધો છે. એ બધા પોતાના પરાક્રમ માટે જાણીતા અને પ્રયત્ન કરવામાં શ્રેષ્ઠ છે. શ્રીરામ, અહીં આવેલા વાનરો કરોડો જૂથોમાં વિભિન્ન પર્વત પર નિવાસ કરનારા છે. જળ અને થળ બંનેમાં સમાન રૂપે ચાલવાની શક્તિ ધરાવે છે. એ બધા જ તમારા કિંકર આજ્ઞાપાલક છે. શત્રુદમન, આ બધા તમારી આજ્ઞા અનુસાર ચાલનારા છે અને એમના ગુરુસ્વામી છો. આ બધા તમારું હિત સાધવામાં તત્પર રહીને તમારું અભિષ્ટ મનોરથને સિદ્ધ કરી શકશે. દૈત્યો અને દાનવો જેવા ઘોર રૂપધારી આ બધા વાનર યુદ્ધપતિ પોતાની સાથે ભયંકર પરાક્રમ કરનારી અનેક સહસ્ત્ર સેનાઓ લાવ્યા છે. પુરુષ સિંહ, હવે અત્યારે તમે જે કર્તવ્ય ઉચિત સમજો એ જણાવો. તમારી આ સેના તમારે અધીન છે, તમે એને યથોચિત કાર્ય માટે આજ્ઞા આપો. જોકે સીતાના શોધનું કાર્ય આ બધાને અને મને પણ સારી રીતે જ્ઞાત છે, તેમ છતાં તમને ઉચિત લાગે એ કાર્ય કરવાની અમને આજ્ઞા આપો. જ્યારે સુગ્રીવે આમ કહ્યું ત્યારે દશરથ નંદન શ્રીરામે બંને ભુજાઓ લઈને એમને હૃદય લગાવી દીધા અને આમ કહ્યું, સૌમ્ય મહાપ્રાજ્ઞ, પહેલાં એનો તો પતો લગાવો કે સીતા જીવતી છે કે નહીં, અને એ દેશ કે જ્યાં રાવણ વસે છે એ છે ક્યાં. જ્યારે સીતાના જીવતા રહેવાનો અને રાવણના નિવાસ સ્થાનનો ચોક્કસ પતો મળી જાય ત્યારે જ સમયોચિત કર્તવ્ય હશે. એનો હું તમારી સાથે મળીને નિશ્ચય કરીશ. વાનરરાજ, આ કાર્યને સિદ્ધ કરવામાં ન તો હું સમર્થ છું કે ન લક્ષ્મણ. કપીશ્વર, આ કાર્યને સિદ્ધ કરવું તમારા જ હાથમાં છે, તમે જ આને પૂરું કરવા સમર્થ છો. પ્રભુ, મારા કાર્યનો સારી પેઠે નિશ્ચય કરીને તમે જ વાનરોને યોગ્ય આજ્ઞા આપો. વીર, મારું કાર્ય શું છે એ તમે સારી રીતે જાણો છો, એમાં શંકા નથી. લક્ષ્મણ, પછી તમે જ મારા બીજા સુહૃદ છો. તમે પરાક્રમી, બુદ્ધિમાન, સમયોચિત કર્તવ્યના જ્ઞાતા, હિતમાં સંલગ્ન રહેનારા, હિતેશી બંધુ, વિશ્વાસપાત્ર તથા મારા પ્રયોજનને સારી પેઠે સમજનારા છો. શ્રીરામચંદ્રજીના આમ કહ્યા પછી સુગ્રીવે એમના અને બુદ્ધિશાળી લક્ષ્મણના સામે જ વિનિત નામના યુદ્ધપતિને, જે પર્વત જેવા વિશાળકાય, મેઘ જેવી ગંભીર ગર્જના કરનારા બળવાન તથા વાનરોના શાસક હતા તથા ચંદ્રમા અને સૂર્ય જેવા તેજસ્વી વાનરો સાથે આવ્યા હતા, એમને કહ્યું, વાનર શિરોમણી, તમે દેશ અને કાળ અનુસાર નીતિને પ્રયોજનારા અને કાર્ય નક્કી કરવામાં ચતુર છો. તમે 1,00,000 વેગવાન વાનરોની સાથે પર્વતો, વનો અને ઉપવનો સહિત પૂર્વ દિશા તરફ જાઓ અને ત્યાં પહાડોના દુર્ગમ પ્રદેશો, વનો તથા સરિતાઓમાં વિદેહકુમારી સીતા અને રાવણના નિવાસ સ્થાનની તપાસ કરો. ભાગીરથી ગંગા, રમણીય સરયુ, કૌશિકી, સુરમ્ય, કલિનંદની યમુના, મહાપર્વત યામુન, સરસ્વતી નદી, સિંધુ, મણીના જેવા નિર્મળ જળ ધરાવતા સોણભદ્ર, મહી તથા પર્વતો અને વનોથી સુશોભિત કાલમહી આદિ નદીઓના કિનારે શોધો. બ્રહ્મમાલ, વિદેહ, માલવ, કાશી, કૌશલ, મગધ, દેશના મોટા મોટા ગામો, પુંડદ્રેસ તથા અંગ વગેરે જનપદોમાં શોધખોળ કરો. રેશમના કીડાના ઉત્પત્તિ સ્થાનો અને ચાંદીના ખાણોમાં પણ તપાસ કરવી જોઈએ. આમ શોધતા રહીને તમારે સૌએ આ બધા સ્થાનોમાં રાજા દશરથની પુત્રવધી તથા શ્રીરામની પ્રિય પત્ની સીતાની શોધ કરવી જોઈએ. સમુદ્રની અંદરના પર્વતો પર, એમની અંદરના દ્વીપોમાંના વિભિન્ન નગરોમાં તથા મંદરાચલની ટોચ પર જે કોઈ ગામો વસેલા છે એ બધામાં સીતાની શોધ કરો. જે કર્ણ પ્રાવરણ વસ્ત્રની જેમ પગ સુધી લટકેલા કાનવાળા, ઓષ્ટકર્ણક હોઠ સુધીના ફેલાયેલા કાનવાળા તથા ઘોર લોહમુ લોડા જેવા કાળા અને ભયંકર મુખવાળા છે, જે એક પગ હોવા છતાં પણ વેગથી ચાલનારા છે, જેમના સંતાન પરંપરા કદી ક્ષીણ થતી નથી, એ પુરુષો તથા જે બળવાન માનવભક્ષી રાક્ષસો છે, જે સોયના અગ્રભાગ જેવી તીક્ષ્ણ ચોટલીવાળા, સોના જેવા તેજસ્વી, પ્રિયદર્શન સુંદર, કાચા માછલા ખાનારા દ્વીપવાસી તથા જળની અંદર વિચરનારા કિરાત છે, જેમનો નીચેનો આકાર મનુષ્ય જેવો અને ઉપરની આકૃતિ વાઘ જેવી છે, આવા જે ભયંકર પ્રાણીઓ છે એ બધાના નિવાસ સ્થાને જઈને તમારે સીતા અને રાવણની શોધ કરવી જોઈએ. જે દ્વીપોમાં પર્વત પર થઈને જવું પડે છે, જ્યાં સમુદ્રને તરીને કે નાવ વગેરે દ્વારા પહોંચી શકાય છે, એ બધા સ્થાનોમાં સીતાને શોધવા જોઈએ. એ સિવાય તમે સૌ પ્રયત્નપૂર્વક 7 રાજ્યોથી સુશોભિત યવદ્વીપ એટલે કે જાવા, સુવર્ણદ્વીપ એટલે કે સુમાત્રા તથા રૂપ્યક દ્વીપમાં પણ જે સોનાની ખાણોથી સુશોભિત છે ત્યાં પણ શોધવાનો પ્રયત્ન કરો. યવદ્વીપને ઓળંગીને આગળ જતા એક શિશિર નામનો પર્વત આવે છે, જેના પર દેવો અને દાનવો નિવાસ કરે છે. એ પર્વત પોતાના ઊંચા શિખરથી સ્વર્ગલોકને સ્પર્શ કરતો હોય એવું લાગે છે. આ બધા દ્વીપોના પર્વતો તથા શિશિર પર્વતના દુર્ગમ પ્રદેશમાં ઝરણાઓની આજુબાજુ અને જંગલોમાં તમે બધાએ એક સાથે રહીને શ્રીરામચંદ્રજીના યશસ્વીની પત્ની સીતાની શોધ કરો. ત્યાર પછી સમુદ્રની સામે પાર જ્યાં સિદ્ધો અને ચારણો નિવાસ કરે છે, જઈને લાલ જળથી ભરેલા અને સિદ્ધ પ્રવાહિત થનારા સોણ નામના નદીના તટ પર પહોંચી જશો. એના કિનારા રમણીય તીર્થો તથા વિચિત્ર વનોમાં જ્યાં ત્યાં વિદેહકુમારી સીતાની સાથે રાવણની શોધ કરજો. પર્વતોમાંથી નીકળેલી બીજી કેટલી નદીઓ મળશે, જેમના કિનારાઓ પર મોટા અને ભયંકર અનેક ઉપવન મળશે. આ ઉપરાંત ત્યાં અનેક ગુફાઓવાળા પર્વતો મળશે અને અનેક વન પણ દેખાશે. ત્યાં બધે સીતાનો પતો મેળવવો જોઈએ. ત્યાર પછી પૂર્વોક્ત દેશોથી આગળ જઈને તમે ઇક્ષુરસથી પરિપૂર્ણ સમુદ્ર તથા એના દ્વીપોને જોશો, જે અત્યંત ભયંકર દેખાય છે. ઇક્ષુરસનો એ સમુદ્ર બહુ ભયંકર છે. એમાં પવનના વેગથી ઉતુંગ લહેરો ઉઠતી રહે છે તથા એ ગર્જના કરતો હોય એવો લાગે છે. એ સમુદ્રમાં ઘણા વિશાળકાય રાક્ષસો રહે છે. એ ઘણા દિવસના ભૂખ્યા હોય છે અને પડછાયો પકડીને પ્રાણીઓને પોતાની પાસે ખેંચી લે છે. આ જ એમનો દરરોજનો આહાર છે. આ માટે એમને બ્રહ્માજીની અનુમતિ મળેલી છે. ઇક્ષુરસનો એ સમુદ્ર કાળા વાદળો જેવો શ્યામ દેખાય છે. મોટા મોટા નાગો એમાં નિવાસ કરે છે. એના કારણે બહુ મોટી ગર્જના થતી રહે છે. વિશેષ પ્રયત્નથી તમે મહાસાગરને પેલે પાર જઈને લાલ રંગના જળથી ભરેલા લોહિત નામના ભયંકર સમુદ્રના તટ પર પહોંચી જશો અને ત્યાં સાલમલી દ્વીપના ચિહ્ન રૂપે કુટ સાલમલી નામના વિશાળ વૃક્ષના દર્શન કરશો. એની પાસે જ વિશ્વકર્માએ બનાવેલું વિનતાનંદન ગરુડનું એક સુંદર ભવન છે, જે વિવિધ પ્રકારના રત્નોથી વિભૂષિત તથા કૈલાસ પર્વત જેવું ઉજ્જવળ અને વિશાળ છે. એ દ્વીપમાં પર્વતના જેવા આકારના ભયંકર મંદેહ નામના રાક્ષસો વસે છે, જે સુરા સમુદ્રની મધ્યમાં શૈલ શિખરો પર લટકતા રહે છે. તેઓ અનેક પ્રકારના રૂપ ધારણ કરનારા તથા ભયંકર છે. દરરોજ સૂર્યોદય સમયે એ રાક્ષસો ઉર્ધ્વમુખ થઈને સૂર્ય સાથે ઝઝૂમવા લાગે છે, પરંતુ સૂર્યમંડળના તાપથી સંતપ્ત તથા બ્રહ્મતેજથી નષ્ટ થઈ સુરા સમુદ્રના જળમાં પડે છે. ત્યાંથી પાછા જીવતા થઈને એ જ શૈલ શિખરો પર લટકી જાય છે. એમનો વારંવાર આવો ક્રમ ચાલ્યા કરે છે. સાલમલિદ્રીપ અને સુરા સમુદ્રથી આગળ વધતા ક્રમશઃ ઘી અને દહીંના સમુદ્ર આવશે. ત્યાં સીતાની શોધ કર્યા પછી જ્યારે આગળ વધશો ત્યારે સફેદ વાદળોનો આભાસ કરાવતા શિર સમુદ્રના દર્શન કરશો. દુર્ધર્ષ વાનરો, ત્યાં પહોંચીને ઊંચે ચડતી લહેરોથી યુક્ત શિર સાગર જેવો એવો દેખાશે, જેણે મોતીઓના હાર પહેરી રાખ્યા હોય. એ સાગરની વચ્ચે ઋષભ નામે પ્રસિદ્ધ એક બહુ ઊંચો પર્વત છે, જે શ્વેત વર્ણનો છે. એ પર્વત પર બધી બાજુ ફૂલોથી સુશોભિત અને દિવ્ય ગંધથી સુવાસિત મોટી સંખ્યામાં વૃક્ષો છે. એની ઉપર સુદર્શન નામનું એક સરોવર છે, જેમાં ચાંદી જેવા સફેદ કમળ ખીલેલા છે. એ કમળોના કેસર સુવર્ણમય હોય છે અને સદા દિવ્ય તેજથી પ્રકાશિત રહે છે. એ સરોવર રાજહંસોથી ભરેલું રહે છે. દેવતા, ચારણ, યક્ષ, કિન્નર અને અપ્સરાઓ ઘણી પ્રસન્નતા સાથે જલવિહાર કરવા માટે ત્યાં આવ્યા કરે છે. વાનરો, શિરસાગર ઓળંગીને જ્યારે તમે બધા આગળ વધશો ત્યારે તરત સુંદર સ્વાદિષ્ટ જળથી ભરેલો સમુદ્ર દેખાશે. એ મહાસાગર સઘળા પ્રાણીઓને ભયભીત કરી દેનારો છે. એમાં બ્રહ્મર્ષિ ઓર્વના કોપથી પ્રગટ થયેલું વડવામુખ નામનું મહાન તેજ વિદ્યમાન છે. એ સમુદ્રમાં જે ચરાચર પ્રાણીઓ સહિત અતિ વેગશાળી જળ છે, એ જ એ વડવામુખ નામના અગ્નિનો આહાર હોવાનું મનાય છે. ત્યાં જે વડવાનળ પ્રગટ થયો છે એને જોઈને એમાં પતનના ભયથી કણસતા અને ચીસો પાડતા સમુદ્રમાં રહેતા અસમર્થ પ્રાણીઓનો આર્તનાદ નિરંતર સંભળાય છે. સ્વાદિષ્ટ જળથી ભરેલા એ સમુદ્રની ઉત્તરમાં 13 યોજન દૂર સોનાની શિલાઓથી શોભતો કનકની એટલે કે સોનાની કમનીય સુંદર કાંતિ એટલે કે તેજ ધરાવતો એક બહુ ઊંચો પર્વત છે. વાનરો, એના શિખર પર આ પૃથ્વીને ધારણ કરનાર ભગવાન અનંત બેઠેલા દેખાશે. એમનો શ્રી વિગ્રહ ચંદ્રમા જેવો ગોર વર્ણનો છે. તેઓ સર્પયોનિના છે, પરંતુ એમનું સ્વરૂપ દેવતાઓ જેવું છે. એમના નેત્ર ખીલેલા કમળપત્ર જેવા છે અને શરીર નીલ વસ્ત્રથી આચ્છાદિત છે. એ અનંત દેવના સહસ્ત્ર મસ્તક છે. પર્વતની ઉપર એ મહાત્માની તાડ વૃક્ષના ચિહ્નવાળી સુવર્ણમય ધજા ફરકે છે. એ ધજાના ત્રણ શિખાઓ છે અને એની નીચે આધારભૂમિ પર વેદી બનેલી છે. આ રીતે એ ધજા અત્યંત શોભી રહી છે. આજ તાલ ધ્વજ પૂર્વ દિશાના સીમાચિહ્ન તરીકે દેવતાઓ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો છે. ત્યાર પછી સુવર્ણમય ઉદય પર્વત છે, જે દિશા દિવ્ય શોભાથી સંપન્ન છે. એનું ગગનચુંબી શિખર 100 યોજન લાંબુ છે. એનો આધારભૂત પર્વત પણ એવો જ છે. એની સાથે એ દિવ્ય સુવર્ણ શિખર અદ્ભુત શોભા ધરાવે છે. ત્યાંના સાલ, તાલ, તમાલ અને ફૂલોથી ભરચક કરેણ વગેરે વૃક્ષો પણ સુવર્ણમય જ છે. એ સૂર્ય જેવા તેજસ્વી વૃક્ષોથી ઉદયગીરી પર્વત બહુ શોભાયમાન લાગે છે. એ 100 યોજન લાંબા ઉદયગીરીના શિખર પર એક સોમનસ નામનું સુવર્ણમય શિખર છે, જેની પહોળાઈ 1 યોજન અને ઊંચાઈ 10 યોજન છે. પૂર્વકાળમાં વામન અવતાર વેળાએ પુરુષોત્તમ ભગવાન વિષ્ણુએ પોતાનો પહેલો ચરણ એ સોમનસ નામના શિખર પર મૂકીને બીજો ચરણ મેરુ પર્વતના શિખર પર મૂક્યો હતો. સૂર્યદેવ ઉત્તરમાંથી ફરીને જંબુદ્વીપની પરિક્રમા કરીને જ્યારે અતિ ઊંચા સોમનસ શિખર પર આવીને સ્થિત થાય છે, ત્યારે જંબુદ્વીપના નિવાસીઓને એમના વધારે સ્પષ્ટ દર્શન થાય છે. એ સોમનસ શિખર પર વૈખાનસ મહાત્મા મહર્ષિ બાલખિલ્યગણ પ્રકાશિત થતા જોવા મળે છે, જે સૂર્ય જેવા કાંતિમાન અને તપસ્વી છે. આ ઉદયગીરીના સોમનસ શિખરની સામેનો દ્વીપ સુદર્શન નામે પ્રખ્યાત છે, કેમ કે શિખર પર જ્યારે ભગવાન સૂર્ય ઉદિત થાય છે ત્યારે આ દ્વીપના સમસ્ત પ્રાણીઓ તેજ સાથે જોડાય છે અને બધાના નેત્રોને પ્રકાશ પ્રાપ્ત થાય છે. આ દ્વીપનું નામ સુદર્શન હોવાનું આ જ કારણ છે. ઉદ્યાચલના પૃષ્ઠભાગોમાં, ગુફાઓમાં તથા વનોમાં પણ તમારે જ્યાં ત્યાં વિદેહકુમારી સીતા સહિત રાવણનો પત્તો લગાવવો જોઈએ. એ સુવર્ણમય ઉદયાચલ તથા મહાત્મા સૂર્યદેવના તેજથી વ્યાપ્ત થયેલી ઉદયકાળની પૂર્વ સંધ્યા રક્તવર્ણની પ્રભાથી પ્રકાશિત થાય છે. સૂર્યોદયનું આ સ્થાન સર્વપ્રથમ બ્રહ્માજીએ બનાવ્યું છે, તેથી આજ પૃથ્વી અને બ્રહ્મલોકનું દ્વાર છે. ઉપરના લોકમાં રહેનારા પ્રાણીઓ આજ દ્વારે થઈને ભૂલોકમાં પ્રવેશે છે તથા ભૂલોકના પ્રાણી આ દરવાજેથી જ બ્રહ્મલોકમાં જાય છે. પ્રથમ આ દિશામાં જ આ દ્વારનું નિર્માણ થયું, તેથી આને પૂર્વ દિશા કહેવામાં આવે છે, કહે છે. ઉદયાચલની ખીણો, ઝરણા અને ગુફાઓમાં આમ તેમ ઘૂમીને તમારે વિદેહકુમારી સીતા સહિત રાવણની શોધ કરવી જોઈએ. આનાથી આગળ પૂર્વ દિશા અગમ્ય છે. ત્યાં દેવતાઓ રહે છે, ત્યાં સૂર્યચંદ્રનો પ્રકાશ ન હોવાથી ત્યાંની ભૂમિ અંધકારપૂર્ણ અને અદૃશ્ય છે. ઉદયાચલની આસપાસ જે સઘળા પર્વતો, ગુફાઓ તથા નદીઓ છે ત્યાં અને જે સ્થાનોનો મેં નિર્દેશ કર્યો નથી ત્યાં પણ તમારે જાનકીની શોધ કરવી જોઈએ. શ્રેષ્ઠ વાનરો, ઉદયગીરી સીધી જ વાનરોની પહોંચ છે. એનાથી આગળ ન તો સૂર્યનો પ્રકાશ છે કે ન દેશ વગેરેની કોઈ સીમા છે, તેથી આગળની ભૂમિ વિશે મને કશી જ ખબર નથી. તમે સૌ ઉદયાચલ પર્વત ઉદયાચલ સુધી જઈને સીતા અને રાવણના સ્થાનોનો પત્તો મેળવજો અને 1 માસ પૂરો થતાં અહીં પાછા આવી જજો. 1 મહિનાથી વધારે રોકાતા નહીં. જે વધારે સમય સુધી ત્યાં રોકાશે એનો મારા દ્વારા વધ થશે. મિથિલેશ કુમારીનો પત્તો લગાવીને શોધવાનું પ્રયોજન સિદ્ધ થઈ જતાં અવશ્ય પાછું આવી જવું. વાનરો, વનસમૂહથી અલંકૃત પૂર્વ દિશામાં સારી રીતે ભ્રમણ કરીને શ્રીરામચંદ્રજીની પ્રિય પત્ની સીતાના સમાચાર જાણીને તમે ત્યાંથી પાછા આવી જાઓ, આમ કરવાથી તમે સુખી થશો. આ રીતે શ્રી વાલ્મીકિ રચિત આર્ષ રામાયણ આદિકાવ્યના કિષ્કિંધાકાંડમાં 40મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.